ચાંગા છે ને? કયું ગામ છે? ચાંગા. ચાંગા નવસારી પાસે ગણદેવી ખરી, એની પાસે ચાંગા. લાગે ને રાતે સપનો હોય, દાદા મને હેકેન કર્યો. મને જ્ઞાન નતું થયું તો હું પેલા જ કેતો હતો કે હું ભેગો થયો આવું જ જોઈએ તરીકે. હું પોતાનું સુખ કરતો નતો, બીજાને કેમ સુખ થયું એ જ કરતો. એમ કે છે કે દાદા બીજાના ધર્મ ની ભૂલ કેમ કાઢે છે? ઘણા ભાઈઓ કાઢીએ જ ને, એને પોતાને સમજાતું નથી. ભૂલ તો બિલકુલ અમે ભૂલ, કોઈ ધર્મ ની ભૂલ ના કાઢ્યા, એ જ અમારું ત્યાગરાજ ભાઈ. બરોબર ને? એટલે ભૂલ દેખાય છે, આગ્રહ છે ને એમને, તેથી અમારું નિષ્પક્ષપાત થાય. કેવું થાય? અને વધારે તો અમારા ધર્મ નું રક્ષણ વધારે કરીએ ને, પણ વાત વિતરાગો ની સાચી છે, જૈન ની સાચી વાત. જૈન એક આગ્રહ છે, વિતરાગો નિરાગ્રહી હતા. કેવું? અને અમે વિતરાગ ધર્મ વાળા, અમારે શાદા કોઈને, અમારા તો બધા ધર્મ વાળા બે હે, પણ કોઈને દુઃખ ના થાય છે. તે અમારી વાણી, અમારી વાણી બધાને વાહક જ આવે. તો આ તો ધર્મની, ધર્મને મેં બધાએ કહ્યું ને, ધર્મ બધા સાચા છે, સરખા નથી. શું કરું? સરખા બોલવું એ ગુનો છે. ધર્મને જ પોતાનું નુકસાન કરીએ. શું કરું? ફર્સ્ટ સ્ટેન્ડર્ડ ગ્રેજ્યુએટની જોડે સરખા કેવું? ગુનો નથી. લોકો બંધ નથી, બે બે બંધ પણ બોલા છો. તો આ સમજમાં રિલેટિવલી કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ, ઓન્લી વ્યૂ પોઈન્ટ. દાદા રિક્વેસ્ટ ધેટ હી કેનોટ ફ્લુએન્ટલી કન્વર્સ વિથ યુ ઇન ઇંગ્લિશ. હી વેન્ટ અપ ટુ મેટ્રિક્યુલેટ, મીન્સ ધ 12th ગ્રેડ ઓન્લી સર, અધરવાઇઝ હી વિલ ગિવ યુ આઉટ. થેન્ક યુ. આભાર માને તમારો. કર્મ કરી રહ્યા છો, તમારા માટે કર્મ છે. અજ્ઞાન દશામાં આ કર્મો બીજ પાસે આ વૃક્ષ ઉગી નીકળશે, અને સજ્ઞાન દશામાં આ કર્મો ઉગી નહી જાય. સજ્ઞાન દશામાં આ કર્મો શેકી રહે, શેકાઈ જાય છે, પછી ઉગે ખરું. નો કર્મ નો અર્થ અજ્ઞાન દશામાં ઉગશે. આ કર્મ બીજ પડી ઉગી ઉગશે. કેરી ખાવાનો તમને મતો નથી, રસ ઘર બધો ઘર ઉપર નો ખાઈ જાઓ, પણ ગોટલો શેકી નાખો કે જેથી ફરી બીજ ના પડે. તને કરાય છે તું અહંકાર થી માણસ મેં કર્યો. કોને કરાવ્યું? ઉદયકર મેં કર્યું. તમે ગયો તને બરાબર સમજાવ્યું ને, બરાબર સ્પષ્ટતા નથી. દાખલો આપીને જરાક સમજણ પાડો ને. એને જ્ઞાન લીધું છે ને, કાલે જ લીધું. હવે આ તે કર્મ કરીશ, તે બધા અકર્મ. કૃષ્ણ ભગવાન ની ગીતા ના આધારે અને પેલા ને કર્મ કેવાય. પેલા ને ઉગી નીકળે તારું ઉગે નહી, નિકાલ થઈ જાય. નહી તો તારા તો ઉગી નીકળતો હોય તો સંસાર ચાલુ જ રહે, સંસાર ચાલુ રહે. એટલે તને કર્મ બંધાય નહી. આ અમે જ્ઞાન આપે પછી પોતાને કર્મ જ બંધાય નહી. આ પાંચ આજ્ઞા બાપુ આપી છે એ પાળો પૂરતી કર્મ બંધાય. કર્મ ક્યારે બંધાય? કર્મ ક્યારે બંધાય? કે હું શું નામ ભાઈ નું? હું હમીર છું અને આ મેં કર્યું તારે કર્મ બંધાય. હવે તું હમીર નથી એ વાત નક્કી છે ને? હમીર વ્યવહાર થી છે, હમીર નિશ્ચય થી તું હમીર નથી એટલે કર્મ બંધાય. કર્મ બંધનાર બાંધનારો ગયો. ઇગોઇઝમ હોય તો કર્મ બંધાય. શું કહે? બેન પૂછે છે સામાયિક માં સમતા ક્યારે મળે? સામાયિક માં સમતા ક્યારે મળે? જાણ લીધો આખો દાદા ત્યાં સામાયિક તો રહી જાવ. સામાયિક કરવાની આ સામાયિક તો કોણ લોક કરે છે? જોવા શું ગૂંચેલા લોકો આખો દાડો સ્થિરતા આવે છે ને? કરિયા બે છે ને? દુકાન યાદ આવે તો નહી, તું નહીં, તું નહીં, તું નહીં, વાંક વાંક કર્યા કરો એમ સમાય. બધા વિચાર આવે ને હોકે શું કરે? સ્થિરતા કરવા માટે જેનો વિચાર નક્કી કર્યો કે આ દુકાન અમારી છે પહેલી ધડાકો પડે. સામાજ તો આખો દાડો તમે સમાય ગયો. સામાયિક એટલે આત્મા ક્ષમતા રાખો એમ સામાયિક. આ તો પ્રેક્ટિસ કરે છે લોકો. તમે સમજ પડી આ વાત? બીજો કેવી રીતે ઉદભવે છે? કર્મ ક્યારે ઉદય માં આવે છે? કર્મ ક્યારે ઉદય માં આવે છે? કર્મ ક્યારે ઉદય માં આવે છે? કર્મ પરિપક્વકાર થાય એટલે ઉદય માં આવે. ફળ આપવાનું પરિપક્વકાર થાય ત્યારે ઉદય માં આવે. પૂર્વ ભાવ ના પૂર્વ ભાવ યોજના રૂપે હોય છે. શું હોય છે? યોજના રૂપે આ ભાવ માં પ્રવર્તન રૂપે એટલે સ્થૂલ હોય. એટલે સુખ ન હોય. જમવા બાર મોર થાય ને પાક પક્વ થાય રસ નીકળે એવી વાત. મેં પૂછ્યો બસ બધું પૂછ. મન શું વસ્તુ છે? હુ ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ? હુ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ? બોલે બોલે. એના મા બાપ કોણ? એના મા બાપ કોણ? મને કે વિચાર વિચાર વિચાર મનમાં વિચાર હોતા જ નથી. એ તો મેં આત્મા મેં અહંકાર વિચરે અને એક કર્માકાર થાય તાર વિચાર થાય. વિચરે તો વિચાર મન થઈ એક્ઝોસ્ટ થયા કરે છે એમ. મેં પેલો અહંકાર વિચર્યો અને કર્માકાર થાય તાર વિચરે તો વિચાર કહેવાય. વિચરે નહીં તો વિચાર. દાખલો જરા આપો ને. એક દાખલો આપો એમ કે છે. ચલો આપડે ફાધર બધા ત્યાં કહ્યું હોય ધી ફાધર એન્ડ માઇન્ડ ઓફ માઇન્ડ. ખબર નથી આ ભગવાન. લોકો કહે ભગવાન એમ એ મન દિયા એને એમ આ ભગવાન જ મન નથી તને શું આપવાનું એમ કહે. એમ પણ મન માને નથી એમ પણ એને તને શું આપવાનું એ મન નો ભિખારો ભગવાન. હા તો ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ. ઓપિનિયન બંધ થઈ ગયું કે ઓપિનિયન કોઈ પણ વસ્તુનો કરિયર ખારી છે ઓપિનિયન બંધ થઈ ગયો મન બંધ થઈ જાય. શું કહ્યું? અમારી શોધખોળ છે, કરોડો વર્ષની શોધખોળ છે અમારી. ભગવાને માન દીયા મન ની, એની પર નહીં ભગવાન પર. ભગવાન પર મન હોય તો એ જીવાત્મા કહેવાતું. લોકો ઓપિનિયન તને સમજ પડી ગઈ સમીર? સમીર તને સમજ પડી? ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ. કઈ લેંગ્વેજ માં ઓપિનિયન બોલે છે તે મધર. બીજો કોઈ સવાલ? શું પૂછે છે બેન ને? મને કશું પૂછ્યું? અંતઃકરણ આખું સમજ્યું. મન નું શું પૂછે કે ને? મન શું છે? મન શું છે? મન તો તારા ઓપિનિયન નહી આપે, ક્લેમ નહી આપે. તારા ઓપિનિયન કોઈ પણ વસ્તુ નહીં હોય તો ક્લેમ નહી. મન હશે નહી, મન ઓપિનિયન થી ઉભું થયેલું. તારા સમજાય થોડું? કેમ કરતો હતો? તને સમજાવ બેન પડી અંતર પડી? ચિત્ત એક જગ્યાએ સ્થિર રહેતું નથી, એને માટે શું કરું? ચિત્ત સ્થિર રહેતું નથી. કોણ કે? ઇન્ડિયા. ધ્યાન લીધો એમના? આજ્યોતિબેની બેન ડાલે છે કે સ્થિર થઈ જાય. ચિત્ત સ્થિર ક્યારે થાય? શુદ્ધ ચિત્ત થાય ત્યારે. અશુદ્ધ ચિત્ત થઈને સ્થિર કેમ કરી દે? અશુદ્ધ ચિત્ત ખોલ ખોલ કરે, આમાં શું કહેશે, આમાં શું, કેરીમાં શું કહેશે, કે આ ફ્રૂટમાં શું કહેશે, હુકો ફ્રૂટમાં હશે, છોકરામાં સુખ છે, છોડીમાં સુખ છે, જ્ઞાન લેજે ભર્યા કહે. જ્યાં સુધી આ ચોપડી આપે એમ આપો, એક ચોપડી તમને જરા ઠેકાણ રહે. હમ તો અભી તુમ્હારી કો કરતા હૈ, હમકો એસે એસે, હમ તો સરળ આદમી હૈ, હમ તો બચ્ચે કો કરતા હૈ. શું કહું? તુમ્હારા જેવા હી કામ આ ઇનકા હમ નહીં હૈ. લેકિન કી જરૂરત ક્યા હૈ? કોઈ કરે ન કરે ઇસકી ક્યા અપેક્ષા ક્યા હૈ? કોઈ જરૂરી નહીં. એસે પીઓ ના, રોક મારો, ચાર પાઉં મિલને વાળા હૈ ને, ચાર પાઉં ઓર ટુકડા તેલ વિથ તેલ. તમારી મરજી. બહુ ધર્મ હૈ, બહુ ફિરો, કિધર ભી ફિરો, આપકો છૂટ હૈ. તો બડી ચીજ છે, તો એક કરોડ રૂપિયા ઇધર ઉઠી નહીં હો સકતા હૈ. વો ભીખ માંગ કા કામ હૈ નહીં. સિગ્નિફિકન્સ એક્સપ્લેન હિમ ધ સિગ્નિફિકન્સ. એટલે એનો મતલબ સમજાવો, મહત્વ સમજાવો એનું. એનું મહત્વ ચરણ વિધિ શ્રીમદ રાજચંદ્ર શાસ્ત્રો માં કહ્યું કે જ્ઞાની પુરુષ ના ચરણ માં જ મોક્ષ છે. કે ઓલે ઈગોઇઝમ વગાડવાનું શું છે? સોલ્વન્ટ છે. એટલે હમકુ એ શોખ નહી. આપકે સામને આપકો ઓર કોઈ જ્ઞાની મિલા? જબ સે આપકો જ્ઞાન હુઆ આપકો ઓર કોઈ જ્ઞાની આજ તક મિલા હૈ આપકે અલાવા? તમારા સિવાય બીજો કોઈ જ્ઞાની તમને દેખાયો દુનિયાની? કામ નહીં કોઈ કરાતા નહીં, કોઈ કરવા નહીં એમ નહીં. આપને કોઈ આપને જ્ઞાન થયા પછી આપને તમારા જો બીજો કોઈ જ્ઞાની મળ્યો? શાસ્ત્ર માં લિખા હૈ કે અજોડ હોતા હૈ જ્ઞાની તો જીસકી બુદ્ધિ નહીં હૈ, બુદ્ધિ નહીં હૈ એસા જ્ઞાની અજોડ હોતા હૈ. બુદ્ધિ વાળા બહુ ભી હૈ ઇધર. સાધારણ આદમી કૈસે જાણે? જૈસે કિસી ને મેરે ગુરુ કિયા હૈ, કિસી ને દૂસરા ગુરુ કિયા હૈ, કૈસે માલુમ કે આપકો હી જ્ઞાન હુઆ હૈ? ઉનકો જ્ઞાન નહીં હુઆ આપકે જૈસા? એમ કહેતે કે મારા જેવા સાધારણ માણસ ને જેને બીજા કોઈ ગુરુ કર્યા છે, હવે એને કેવી રીતના ખબર પડે કે અમને જ્ઞાન થયેલું છે, આપને જ્ઞાન થયેલું છે? બધું સબ ખબર મિલતા હૈ, અંધે કો નહીં મિલતા હૈ. જો આંખો વાળા હોય સબકો ખબર માલુમ હો જાતા હૈ. બધા ઘણા ગુરુ છે દુનિયાની અંદર, દુનિયાની અંદર ઘણા ગુરુ છે. બધા જરૂર છે તો બધાને સામાન્ય માણસ ને કઈ રીતે ખબર પડે કે આ જ્ઞાની છે? સામાન્ય માણસ જરૂર જ નથી. અહીં તો પુનસારી બહુ પુનસારી હોય તેના માટે આ છેલ્લા માણસો માટે છે. આ સમજ ભાઈ સામાન્ય માણસ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ છે, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ છે, ફોર્થ સ્ટેન્ડર્ડ છે, બધા સ્ટેન્ડર્ડ છે. वो तो वो लास्ट चंद्र के लिए है. बहुत से लोग है जैसे साई बाबा के भक्त हैं, उनको ज्ञान हुआ वो समझते हैं वो भगवान के अवतार हैं. आप कहते हैं केवल एक समय में आप ही हैं, तो साधारण कैसे निश्चय करेगा कि आप हैं या वो हैं? इसका लक्षण कोई आम पहचान का है? सत्य साई बाबा, साई बाबा मुक्तानंद, वो सब रिलेटिव है. इधर रियल में कोई एक है जो ऐसा नहीं है, वो रिलेटिव है, सब कुछ होता है. ज्ञानी का लक्षण शुभ, ज्ञानी ना शुभ लक्षण हो, ज्ञानी और बुद्धि नहीं हो रहा है ना, लक्षण हो शुभ ज्ञानी ना બોડી કે માલિક નહીં છે, કોઈ માલિક નહીં છે. સમજ કે નહીં લક્ષણ કે જરૂર ક્યાં? જો જીસકો જરૂર હૈ ઇસકો પહેચાન હો જાતા હૈ, જીસકો જરૂર નહીં ઇનકો ક્યાં જરૂર હૈ? યે સબકે લિયે નહીં હૈ જ્ઞાની કો. જો હજારો લોગ ઉનકો માનતે હૈ ઉનકો જરૂર નહીં હૈ ક્યાં? સમજ ગયા? અમુક અદમાસ માટે આ પબ્લિક કોમન પબ્લિક માટે નહીં, ચબતકારો કરે ને એટલે ચબતકાર બધે ખુશ થઈ જાય એના માટે આ નથી. સમજ ને? આ ચમત્કાર ખરી રીતે માસ કરી શકતો જ નથી. સંદાસ જવાની શક્તિ નથી. ચમત્કાર શું કરવાનો? આ તો બધા મૂર્ખ બનાવે લોકોને. એ કહ્યું હા, છતાં અમારી પાસે આવે છે સત્ય સાહેબ આવવાનો માણસ, એમને કહી દઈએ કે તમે ત્યાં જ જજો, અહીં આવશો નહીં. સત્ય સાહેબ કામ નહીં, એ કાચો કાચા સ્ટેન્ડર્ડ નો કામ નહીં. So there are great paper standard thailo tane, this is the ultimate. If you want ultimate, that is here. It's a bida koi pan standard ho tum na padi di hai to. અહીં તો હજારો માણસ કે દાદા રોજ ચમત્કાર પાર વગેરે કરે છે. અમે કઈ ચમત્કાર માણસ કરી શકતો? હું નથી કરી શકતો. શા માટે ચમત્કાર ના કરો? આ તો આશ્ચર્ય છે. શું છે? ભલા બુરા કોણ કરતા હૈ? વ્યવસ્થિત શક્તિ જબ કરતી હૈ તો ભલા બુરા કોણ કરતા હૈ? વ્યવસ્થિત શક્તિ કામ કરે છે તો સારું નબળું કોણ કરે છે? સહેજ વ્યક્તિ નહીં કામ તુમ્હારી નહીં કરતા, તું ખુદ હી કરતા હૈ. યે ખુદ હી વ્યવસ્થિત શક્તિ ને ઉત્પન્ન નહીં કિયા ક્યા? ઇગોઇઝમ ખુલ્લા હૈ તો ખુદ ભી કર સકતા હૈ. ઇગોઇઝમ ખુલ્લા હૈ છતું કરું એના અસમત છે. જિન લોકો કો આપ સ્પર્શ કરતે વહી વ્યવસ્થિત શક્તિ કામ કરતી હૈ, બાકી લોગ બિના વ્યવસ્થિત શક્તિ કે હી જી રહે હૈ. ઇગોઇઝમ જો કરતા હૈ ઇસકા ફળ મિલતા હૈ. અભી લાવ મજા કે બોલે ચોર છે તું, ને ચોર કા ફળ મિલેગા? સબ કા રાજા હૈ, રાજા છે. ને એસા નહીં ઉનકા કહેને કા મતલબ કે વ્યવસ્થિત શક્તિ આપકા જ્ઞાન જિસકો દિયા હૈ तो उसको वो व्यवस्थित शक्ति कब अवलंबन ले सकता है कि अगर उसको व्यवस्थित शक्ति आपकी समझ में नहीं आएगा। व्यवस्थित शक्ति जो पूरी समझ में आवे ना तो केवल ज्ञान थे વ્યવસ્થિત વ્યક્તિ જેમ જેમ સમજાતી જાય તેમ જ્ઞાન પ્રકાશ વધતો જાય અને સંપૂર્ણ વ્યવસ્થિત સમજાય તો કેવું અરે તમારી સમજ તમારા લીધે કામ નહીં જાણે તમારા લીધે કામ નહીં તમારા સ્ટેન્ડર્ડ સુધા કિતને જન્મ મેં હમારે નંબર લગેગા બડે આદમી કા નંબર કેસા આપકા નંબર આપી દે આપકો કોણ બનને વાળા કોઈ આપકા ઉપરી કોઈ ભી આત્મા તમારા સિદ્ધ હે આપકો નિર્દોષ જાણતા હે સમજે ને હમ નિર્દોષ દેખતા હે દુસરા આદમી કે આગળ દેખે નહીં દે દીધી વાત હમ તો આખા વર્લ્ડ કો નિર્દોષ દેખતા હે હમકો કોઈ દોષિત નહીં દેખાતા લેકિન આપકો યે દિખાઈ પડતા હૈ કે ઓર બહુત લોગો કો જ્ઞાન નહીં હુઆ સિલી જ્ઞાન આપકે નિમિત્ત સે હી હોગા યે દિખાઈ પડતા હૈ આપકો સાઈ બાબા ઓર મુક્તાન વગેરે છોટે દરજે કે જ્ઞાની હૈ ઉનકો જ્ઞાન મેં અભી કમી હૈ નિર્દોષ હૈ લેકિન આપકા જ્ઞાન પૂરા હૈ ઓર નિર્દોષ ભી હૈ જેસે સત્ય સાઈ બાબા છે બીજા બધાનું જ્ઞાન અધૂરું છે એમ કે છે તમને લાગે છે તમારું જ્ઞાન પૂર્ણ છે અધૂરું હોય કે ના અધૂરું હોય રિલેટિવ માં છે રીઅલ કોઈ જોયું નથી રીઅલ તો સાંભળ્યું નથી એમને આપડે કઈ તમારી બુદ્ધિ નથી ચીડાય ઉડતો અને અમારે છે જ નહીં બુદ્ધિ પછી પછી કઈ પછી કઈ કઈ વાતચીત કરી તમારું વાતચીત કરો આ તો ધકે ચડ્યો છે લખડી મર્યો સમજાવો નમો અરિહંતારમ હરિહંત કોનું નામ તું જાણું છો રાગ અને દ્વેષ થી જે મુક્ત છે રાગ દ્વેષ થી જે મુક્ત છે એ અરિહંત એ તો વિતરાગ કહેવાય હરિહંત ના કહેવાય હરિહંત કોણ હરિહંત કોણ છે હરિહંત અત્યારે કોણ છે નમો અરિહંતાણ તે કોને તું નમસ્કાર કરું છું કયા અરિહંત નમસ્કાર કરું ભગવાન અનંતાનંદ અરિહંત ભગવાન કે જે રાગ દ્વેષ વિષય કષાય થી મુક્ત થયા કયા ભગવાન ઋષભ અજિત સંભવ અભિનંદન ઋષભ ભગવાન ઋષભદેવ ભગવાન અજિત ના સંભવ ના કેટલા હતા 24 અનંતાનંદ 24 અનંત 24 અનંત 24 અનંતાનંદ 24 નમો અરિહંતાણ અરિહંત કોને કહેવાય કે પોતે ચાર વિષય ચાર અરી એટલે દુશ્મનો ક્રોધ માન માયાલોભ એને હણી નાખ્યા હોય જો ક્રોધ માન માયાલોભ થી રહિત થયા હોય અને જગતનું કલ્યાણ કરવા માટે ફરતા હોય અને તે આ દેહે જીવતા હોય નિર્વાણ પામ્યા ના હોય તો બધી અરિહંત કહેવાય તને સમજ પડી જીવતા હોવા જોઈએ ખબર ના પડી કે કોને નમસ્કાર કરવાના કોને કરવાના સિમંદર સ્વામી જીવતા હરિહંત એ હરિહંત કહેવાય શું કહેવાય કરે ને એટલા ડેરાસર બંધાય સિમંદર સ્વામી જાગૃત થઈ જાય લોકો શું કહે ફળ ભરે લોકોને અરિહંત. હવે અરિહંત બોલો હિન્દુ અને કોમ જ નથી. હા તો એ જૈન કા હે, એ અમારા હે, એ શીખ કા હે, એ વૈષ્ણવ કા હે. અને આ લોકો લાવશું જુદા ભાઈ. મને સાંભળવા દે શું છે હિન્દ મારી શબ્દ સમજો ભાઈ. બધાને કરું કેવું ચોખ્ખું ચોખ્ખી વાત છે કે જેને આવ્યો ક્રોધ માનું. પછી નમો સિદ્ધાણમ, જે સિદ્ધ ગતિમાં બેઠા છે એ સિદ્ધ ભગવાન નમસ્કાર કરશે. નિર્વાણ પામીને માવીને બધા ગયા છો એ સિદ્ધ કરો, એ સિદ્ધ થઈ ગયા. હવે માવીને આપણા લોકો અરિહંત કે છે, તમે કોઈ અરિહંત એમને કહેતા એ સિદ્ધ છે. સિદ્ધ કોને કહી? એક માસ બે જ ગાય ના હોય છે પેલા સિદ્ધ થયેલા છે અરિહંત માવીર નહીં બધા. તાર પર ગુંચાય છે, ગુંચાતા એવા નહીં. માને માખી કે માખી ને પછી ખોય ફરતો, તમે શું અભાવ થાવ? નમો આય હરિયા, નમો સિદ્ધાંત સિદ્ધિ ગતિ માં જે પહોંચી ગયા છે નિર્વાણ પામીને, તેમને હું નમસ્કાર કરું છું. બોલો, હિન્દુઓને વેદાંતિઓને જરૂર છે અને અમને જરૂર છે, પણ આ વેદાંતિઓ જુદા પાડ્યા. વેદાંત વેદાંત જૈન ભગવાન ને માનતો નથી. એટલે હું આ ભગવાન ના નહીં માનતા, એ મોટા મોટો જૈન તો જૈન જ માને છે. તમે બધું માનતા નહીં, તમને સમજણે નથી, બોને નથી તમને. શું કહ્યું? ભગવાન ને એટલે ક્રિએટર કહ્યું એટલે ભગવાન માની લીધો. ક્રિએટર નથી અને ક્રિએટર કહ્યું એટલે ભગવાન માની લીધો. અમને કહ્યું ક્રિએટર નથી. શું કે છે? ક્રિએટર નથી. હા, એટલે કહે છે કે ભગવાન ને ઉડાડ્યો, નાસ્તિક છે. એવા બાવા એ ભૂતા ગાલી દે. બાવો ને તો એ તો આવ્યું છે, એનો એ નિર્દોષ છે બિચારા, એમનો શો દોષ છે? કારણ કે આ લાકડા માં એનો દોષ છે. ભૂતા ગાલી દે નીકળતા. નાસ્તિક જૈન મસ્ત નાસ્તિક છે કે છે? સાચી વાત કહી ત્યારે નાસ્તિક. હા હું કઉ છું, હવે આ કે છે? કારણ હું સમજણ પાડી કઉ છું, પેલા સમજણ પાડતા નતા. ચલો ને, ક્રિએટ કરવાનું હોય તો પછી એ છે તે બિગિનિંગ થઈ એનો એન્ડ આવે ના થાય ખાય એન્ડ આવે. તમે કોઈ એવું છે તે કે અનાદિ અનંત નથી? અનાદિ અનંત છે. તકવા અનાદિ અનંત તું સમજુ છે? બસ ક્રિએટ તો શું કામ ખડા તો આપણે બારે થઈ અનાદિ અનંત એટલે એવા લાસ્ટિક જે કશું કરવા પડું ના, ક્રિએટની જરૂર જ નથી. પણ દઈ જાય મગજ છ વેચી ખાતા છે બધા. હા, લાડવા જલેબી મગજ વેચી ખાતા. નમો આયરિયારમ, આચાર્ય ભગવાન નમસ્કાર કરું છું. પણ આચાર્ય આ નહીં, આ બધા બેઠા થી આચાર્ય છે ને. આચાર્ય કેવા હોય? આત્માને પ્રાપ્ત કરી સંયમધારી હોય. સંયમધારી એટલે ક્રોધમાન માયાલોભ ને જેને સંયમ છે, ક્રોધમાન માયાલોભ ને જેને સંયમ છે, એવા સંયમધારી આચાર્ય ભગવાન નમસ્કાર કરું. આ તો તમે કહો કે બાપજી આ તમે કાલે વાત કરી ઊંધી હતી, સંયમ શા માટે? બાળી છોડી છોકરો છોડ્યો તો હું આગળ પોતે કોણ પાંચરો પડ ને? પાંચરો મળતો નથી. સંયમ આ તમે બધા સંયમી કહો, તમે સંયમ કહો. ક્રોધ માન માયા લોભ નો સંયમ છે, વિષયો નો સંયમ છે કે નથી એ જોવાની જરૂર નથી. અમારું અક્રમ વિજ્ઞાન કે છે શું કરું? અને અક્રમ વિજ્ઞાન તો બુદ્ધિ ને ગાંઠતું જ નથી. બુદ્ધિ ને ગાંઠતું જ નથી કોઈ રીતે. મેં ઇન્ડિયામાં ચેલેન્જ આપે છે કોઈ બુદ્ધિ ગાંઠતું હોય તો આવજો. કોઈ અને બુદ્ધિવાન તો પહેલા જ એમને કહી દઉં છું કે તારી અક્કલ નકલ કરેલી છે. મોટા અક્કલ ના કોઠરા આવ્યા બહાર જ વેચા જે ચારો ના આવે નઈ. આચાર્ય ભગવાન નમસ્કાર છે. સમજ પડી? નમો વજ્જાયણ, જે સંયમદારી છે અને પોતે શાસ્ત્ર ભણે છે અને બીજાને ભણાવડાવે છે, ઉપાધ્યાય ભગવાન નમસ્કાર કરું. પણ સંયમદારી હોય તેને પંચ પરમેશ્ઠી છે, પાંચ જાતના પરમેશ્ઠી પદ છે એટલે સંયમદારી કેવા? વિષય સિવાયના. વિષય સિવાયના? હા, આમાં વિષય ના હોય. આ વિષય સિવાય નથી. એટલે તમે વિષય સિવાય સંયમદારી છો. આઠ ગ્રેટરના તમે છો. કઈ દ્રષ્ટિએ? કઈ દ્રષ્ટિ? તમે તો શુદ્ધાત્મા નોય મનુ ભાઈ, તમે તો અક્રમ વિજ્ઞાન. નમો લોહે સર્વ સાહુણમ, સર્વ સાધુ. સાધુ કોને કહેવાય? આત્મા તો ક્યાં સાધે છે, એમ સાધુ કહેવાય. આજે માળા ફરે તો સાધુ થયું. આત્મદશા સાથે જે આત્મદશા સાથે એ સાધુ કહેવાય, સંયમધારી હોય. તે આત્મદશા સાથે એવા સાધુઓ જાય, બોલો ફાયદો થાય. પંદરે ભૂમિકા પહોંચી જાય, પાંચ વર્ષ પંદર ભૂમિકા થાય, એનો અર્થ પંદર લોક છે. પંદર ભૂમિકા છે તે બધે પહોંચી જાય. એસો પંચ નમુકારો, આ જે ઉપર પાંચ નમસ્કાર છે, એસો પંચ નમુકારો, આ પાંચ જે નમસ્કાર છે. સર્વ પાપ પ્રણાશનો, બધા પાપો ને પ્રનાશન કરનારો છે. શું છે? નાશ કરનારો. મંગલાણમ ચ સવેસી, સર્વ મંગલમાં મોટા મોટું મંગલ છે. શું? પ્રથમ હવાઈ મંગલમ, બધા મંગલમ પ્રથમ મંગલ છે. આગળ શું કે શું ખોટું દયા જઈને નિવેદ કેવા આપણને આપડે સમજ પડે? આપણું પોતાનું છે ને, પણ આવું જુદું પાડી અને રાજ કરવા છે, અને ભેદ પાડીને નમસ્કાર રાજ કરવા છે લોકોને. ખબર ને? અને અમલી એ હું ઉભા કરું છું. હવે મારે એ ઉભા કરવા છે કે અમને કઈ ખોરાક ના મળે, એને મારવા નહીં, અહિંસા એને બચાવવાના. ખોરાક મળતો બંધ કે આવો, એટલે એમને ટેવ ભૂલી જાય, આદત ભૂલી જાય. આવું હરિયું હરિયું ખાવાની ટેવ ભૂલી જાય. હરિયું એટલે શબ્દ સમજો છો? ગમે તેના ખેતર માં કહી જઈને ખાઈ જવું, બસ એટલું સમજે. પછી ઓમ નમો ભગવતે વાસુદેવ, વાસુદેવ ભગવાન. ત્યાર પછી જૈનો કહે છે આ વાસુદેવ પાસે ગાલ્યા કઈ. તીર્થંકર ભગવાને કહ્યું કે 63 સલાકા પુરુષો, એ વાસુદેવ કહેવાય. શું કહ્યું? વાસુદેવ 63 સલાકા પુરુષ. ભવિષ્યમાં તીર્થંકરો થવાના છે, મોક્ષ જવાના. એ નવો ભગવતે વાસુદેવ, વાસુદેવ નારાયણ, નંદના નારાયણ થયા, એમને નમસ્કાર કરું. શું કહ્યું? લક્ષ્મણ વાસુદેવ કહેવાય, કૃષ્ણ વાસુદેવ, નવ વાસુદેવ થઈ ગયા. નમસ્કાર, નમસ્કાર. જે આચાર્ય થી ઉપરી અમારા તો અમારા જે આવા અમને અત્યારે શ્રીના માધ્યમમાં જઈએ ને ઔરંગાબાદ જઈએ, તો ત્યાં મોટું એક 12મા જ્યોતિર્લિંગ છે, 12મું જ્યોતિર્લિંગ, એ દર્શન કરવા જઈએ. તો ત્યારે એ બધા ભાઈ પૂજા કરતા કરતા બહાર આવીને અમારી પૂજા કરે, કરતા ભગવાન મહાદેવ જાતે આવ્યા. મહાદેવજી જાતે આવ્યા એમ કરીને પૂજા કરતા કરતા બહાર નારિયેલ લઈને આવે ને અમારી પૂજા કરે, આ બધા ઉભા હોય. તો મહાદેવ જાતે આવ્યા તો અમારે શું બોલે? ત્રિશુળ છતાએ જગત જે રચિનારો, ત્રિશુળ છતાએ જગત જે રચિનારો, શંકર પણ પૂજને નીલકંઠ પૂજ છું, શંકર પણ પૂજને નીલકંઠ પૂજ છું. એને નીલકંઠ થવું હોય તેને છૂટ છે. ઝેર પીવું છે જગત જન જગત. લાઈફ એ જેને પેલો આપી ગઈ, આશીર્વાદ આપીને પી જાય. ભૈયા આપી ગયો, કાકા નો છોકરો, મામા નો છોકરો, પાછો વાતો પાછું આવડું પી હશે, પી જાય ત્યારે. ત્યારે માધેજી થવાય થવું છે. આને આ તો થઈ ગયા. ત્રિશુળ એટલે શું? ત્રિશુળ કોને કહે છે? આ જાણે બધું માલુમ નહીં, માલુમ નહીં. ખબર નથી એમ કે ના પણ જોયેલું કે નહીં ત્રિશુળ એટલે શું હા બોલો ના પણ તમે કોને કઈ આ તમે આ દાડું વધારે છે કઈ કોને કઈ ત્રિશુળ એટલે શું જબ હમ વ્યાસ ગદ્દી મે બેઠેંગે તબ હમ સુનાયેંગે આજ આપકી વ્યાસ ગદ્દી હૈ આજે તમે ગાદી પર છો તો આપ કો જરૂર બેસી ત્યારે હું બોલો આપ બોલો તો સારું પડે મને અરે મદદરૂપ થઈ પડે થોડું આપ બોલો ને રજોગુણ સત્વગુણ ઓર તમોગુણ તીનો ગુણો કે પ્રતીક હૈ વો તીનો સે જો ગુણો સે તીત હો જાય ત્રણ ગુણો જે છે રજોગુણ તમોગુણ સત્વગુણ એનાથી પર થઈ જાય ઇસકા નામ ત્રિશુળ હવે ત્રિશુળ કે છે શું કે છે એ ગુણો થી પર થયો નહીં કેતો ત્રિશુળ ત્રણ પણ પ્રકારના શૂળો વાગી રહ્યા છે શું કહ્યું ત્રણ કાંઠા કેટલા પ્રકારના શૂળ વાગી રહ્યા ત્રણ જગત નો જહેર થઈ જશે એટલે આદિ આદિ ઉપાધિ ના ત્રણ પ્રકારના શૂળ વાગી રહ્યા છે જતા જગત નો જહેર થઈએ છે એ આ કલ્યાણ મૂર્તિ નમસ્કાર ને નમસ્કાર અમને તો રણછોડજી તમે ગયેલા કે રણછોડજી ગયેલો એક વખત ગયેલો રણછોડજી જાતે આયા બોલે કરી ગયા છે ખબર છે કે મંદિર માં એક બાજુ રણછોડજી બરાબર દર્શન કર્યા કરે અને કમિટી બમિટી એમને ક્રમક બધા દર્શન કર્યા પૂજારીઓ અને આખા ગામ માં વરઘોડો થઈ રહ્યો નહીં ગાડી મળીને કૃષ્ણ ભગવાન મહાવીર ભગવાન અમે છે એવું ના કે મહાવીર મહી પ્રગટ થાય મહાવીર મહી પ્રગટ થાય તૈયારી આપણે જે તમારું વાક્ય છે ધ વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટસેલ્ફ તો જરા સમજાવો નવા ભાઈઓ અને બહેનો ને કે આ બધું શું છે એને સમજ નહીં પડે જવાબ અપાયો નથી લોકો શું કે છે સવાલ બહુ સરળ છે પણ વિચારીએ તો એટલો જ મૂંઝવણ વાળો છે લોકો શું કે છે કોને બનાવી કે છે તો ઉપર વાળા એમ જ કે ને ઉપર વાળા હું બધે ફરી આવ્યો બધા લોકો કે છે કે આકાશ જ છે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ આકાશ છે બીજી કોઈ વસ્તુ નહીં બરાબર લોકો મનમાં મારી બેઠું છે ભૂત બેઠ એટલે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ ભગવાને આ દુનિયા બનાવી નથી આ દુનિયા જો ભગવાને બનાવી હોત તો એની બિગિનિંગ થઈ જાત અને બિગિનિંગ થાય એટલે એનો એન્ડ આવે. શું કહ્યું? જયારે બિગિનિંગ થાય ત્યારે એન્ડ આવે ના આવે? એટલે અનાદિ અનંત છે. અનાદિ એટલે કે હરે પણ બિગિનિંગ થઈ નથી, એનો અંત આવવાનો. એટલે જે એન્ડલેસ હોય તેને બનાવવાની જરૂર છે ખરી. એટલે ઇટલે પદર થઈ સા વિજ્ઞાન થી કોયડો પડી વિજ્ઞાન થી. રાત પડે છે કે સૂર્ય આત્મ છે? મેં એવું સાંભળ્યું છે કે અમુક જ્ઞાની પુરુષો એમ કહે છે જયારે તમે એમ કે કોઈ ઉપવાસ કરો, તમે ઉપવાસ કરો તો તમારે દિવસમાં એક વખતે જમવાનું હોય તો બપોર ના બાર પહેલા જમવું જોઈએ. એ સાચી વાત છે? એ ઉપવાસ ની વાત કરે છે કે ઉપવાસ કરવો હોય ત્યારે ક્યારેક અમુક જણાઓ એવું કહ્યું છે કે 12 વાગ્યા પહેલા જમી લેવું પડે. એક વખત કરીએ તો એટલે એકાસણી વાત ને તો બેવડાઈ જાય. બપોર પછી 12 વાગ્યા પછી જમો તો બેવડાઈ ગયું કહેવાય. એ વાત કેટલી સાચી છે ને? આપણે ઉપવાસ કરવો હોય, ઉપવાસ એટલે આખા દિવસ નો ઉપવાસ કરવો છે, એકાસણ કરવું હોય તો 12 વાગ્યા સુધી જમી લેવું છે. એ વાત સાચી. બરાબર. રોજ 12 વાગે જમું છું કે રોજ જમતો એ તો વાંધો નહીં. સમજ પડી ને? પછી બીજું શું રહે? ઉપવાસ કરું છું કે મોંઘવારી છે એટલે કર્યું છે. બહાર કર્યું છે. તું કોણ? પણ દિગંબર વાણી હોય જાત જ્ઞાન વગર નો અજ્ઞાની. અજ્ઞાની કે છે? અજ્ઞાની જ્ઞાન વગર તું આત્મા છું પણ તને રિયલાઈઝ થતું નહીં. તું આત્મા પણ રિયલાઈઝ થાય તો કામ રિયલાઈઝ તને એમ જ થાય. શું નામ છે? હું રમેશ છું. એવું તને રિયલાઈઝ થઈ રહ્યું છે? લોકો તને રમેશ કહી લીધું તે માની લીધું. બિલીફ તો રોંગ બિલીફ બેસી ગઈ તને. બરાબર. રોંગ બિલીફ બેસી ગઈ. આ ફ્રેક્ચર કોણ કરી આપે તને? કોઈને કરી આપે. તમારા જેવા જ્ઞાની પુરુષ કરી આપે ને? આ જગત વિજ્ઞાન થી ઉભું થયેલું છે. બરાબર. આ તો લોકો કે છે અરે મેં ચા બનાવી. અરે ચા તું શું બનાવું છે? લે હવે બનાવી છે. મેં ચા ના ચા નથી. ચા બનાવનાર તો પછી બનાવી ને ચા ની ચાલુ શું કામ છે તેમ?